સ્વામી નહી થાય ડેવલપમેન્ટ ને નરકા નારાયણ હો તક વહા તક ડેવલપ હુઆ ઓર નારાયણ સે આગે જાના ચાહે કે ઇસકે લિયે ભગવાન કો સબ કુછ ભગવાન પદ મિલ ગયા ઉનકો કે મહાભારત કા યુદ્ધ હો ગયા બાદ ભગવાન પદ મિલા ક્યાં મિલા ભગવાન પદ ઓર મહાભારત જો હો ગયા વો ઇતને કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ થા ક્યાં થા તો સબ ફલ ઉસકો લગ ગયા હૈ પર ઇનકા કાકા કા લડકા થા કે નામીનાથ ભગવાન થા ઉસકી પાસ સે ઉસકો ભગવાન પદ મિલ ગયા હૈ ઓર વાસુદેવ ભગવાન હૈ વાસુદેવ ભગવાન તો બડા ભગવાન બોલા જાતા હૈ નારાયણ નરકા નારાયણ હો ગયા આપ સબ કુછ કુછ ખરાબી બરાબી નહીં ખરાબી તો કોઈ નહીં પણ ઇગોઈ જલતા હૈ હમ વાસુદેવ સબકો ખલાસ કર દો કોઈ દુશ્મન કો છોડેગા નહીં આપ બતા મરતી વખત ક્યાં હુઆ થા બ્રધર પાણી લે રોકું ગયા તા બળરામ ઓર એ સો ગયા તા કિસી ને કોઈ આદમી ને કોઈ જંગલી આદમી ને દેખા કે વો હરણ હૈ લગા દિયા ઇધર લગ ગયા ફિર વો આયા ભગવાન બોલા ભાગ જાઓ ભાગ જાઓ અમારા ભાઈ હાથ માર દે ગયા ક્યાં બોલા ઇધર તો ભાગ જાઓ હા મારા ભાઈ આયા બ્રધર બોલતા બોલો બોલો ભાગ્યો ભાગો ને ઓર થોડા દૂર ગયા ફિર ભગવાન કો વિચાર આયા કે કોઈ દુશ્મન કો જાને નહીં દિયા એવો દુશ્મન જાને દિયા એ વિચાર આયા તો ડિફેન્સ હો ગઈ પેલા છોડી દિયા કોઈ બડી વાત હતી પર ઇને પીછે એ વિચાર આયા ઉસકી ડિફેન્સ હો ગઈ નોબલ આઈડિયા આ ગયા કે તું ભાગ જાઓ ઉધર સે નોબલ બિલકુલ નોબલ ભગવાન હો ગયા જય વિધાયક રાવ તો બહુ પૂછે હિન્દુસ્તાનમાં વર્ષો કઈ વર્ષો થી લોકો ધર્મ ચાલ્યા કરે અલૌકિક ધર્મ ની વાત જ ખુલ્લી થતી નથી એ તો વાત હમ બોલ્યા ને તો અલૌકિક વાત છે લૌકિક ની લૌકિક જાણતા જ આપે ઓર ભી ઇમોશનલ રહેતી હૈ ये आदमी को क्या करती है इमोशनल और आज ट्रेन इमोशनल हो जाए तो क्या हो जाए मानस मरी जाए बता तो मानस इमोशनल था ना तो कितना जीव अंदर मरी जाए इमोशनल थे बता जीव खिलाफ थी एट हम तो मोशन में रहता है इमोशनल આપકો મોશન માં રહેના કઈ ઈચ્છા કે ઇમોશનલ મોશન માં રહેવું તેમાં સર્વિસ ક્યાં ખાતા તમને શું કહ્યું છે દાદા ભગવાન પાસે બધે એમ કહ્યું પટેલો ભાદ્ર કેવા ડિસ્ટ્રિક્ટ આર વો જે બોલતા હૈ આપી સાથ ઓ ઓરિજિનલ ટેપ રેકોર્ડ હૈ ઓરિજિનલ ટેપ રેકોર્ડ સમજાવવાની રીત છે ઉતરી જાય છે. એટલે જો દાદા ભગવાને તો ખાલી ઉજ્જવલ પેપરેકર ક્યાં બોલતી હે કોઈ સુનતા હે બસ સમજે ને સચ્ચી બાત હે કે ખોટી હૈ સબ જતા હે ઉજ્જવલ પેપરેકર હમે નહીં બોલતા દાદા ભગવાન નહીં બોલતા સમજે ને પેપરેકર જો હૈ ઉજ્જવલ કભી કોઈ દિન કભી સે ભૂલ હોતી હૈ કભી નથી હોતી નહીં કભી કભી હો જાય કભી દો મહિને ચાર મહિને એકાદ ભૂલ નહીં બિલકુલ કરેક્ટ કરેક્ટ સાધુ થવું એ બધા કર્ણના ઉદય ને આધારે છે. એમાં ભગવાન નું શું કર્યું? ભગવાન ને મારીને દીક્ષા ને કશું દેવા દેવા નથી. મારું તો એટલું જ ક્યાં છે કે તું આત્મા ને જાણ તો કે મારો સવારો નહી તો બધું નકામું છે. આખા દૈવ હિમાલય બધા સાધુ ફરતા બહુ ફીરતા આત્મા જાણે તો ઠીક બાત હે નહી તો પછી નકામ બધી ગલત બાત હોય. શાસ્ત્ર જાણને કે કોઈ જરૂર નહીં શાસ્ત્ર કે જાણને કે આત્મા જાણને કે લીધે શાસ્ત્ર જાણને કા આત્મા જાણી લીધો ક્યારે જાણી લીધો એક પ્રવચન સાંભળવાનું છે ને એક પ્રવચન સાંભળવાનું છે. પ્રવચન માં આત્મા હોતા નહીં ગુજરાતી બોલે પ્રવચન માં આત્મા હોતો નથી. પ્રવચન માં આત્મા હોતો નથી. આત્મા જ્ઞાની ની પાસે એકલા ની પાસે જ હોય. બીજા આત્મા ના હોય બસ બીજી કઈ આત્મા ના હોય. વેદાંત મેં ચાર વેદ પડ રહે જબ વેદ ઇટસેલ્ફ બોલતા ધીસ ઇઝ નોટ ધેર ધીસ ઇઝ નોટ ધેર ધીસ ઇઝ નોટ ધેર ગો ટુ જ્ઞાની કે ઠીક છે ખુદ ઈ બોલતા હૈ પુસ્તક ખુદ આત્મા ધીસ ઇઝ નોટ ધેર હમ તલાશ કર રહે વેદાંત બોલતા હૈ કે હમ તલાશ કરતે હૈ ઓર અભી તલાશ ક્યા તક તબ તક યે નહીં હૈ ગો ટુ જ્ઞાન ક્યું કે વો પુસ્તક મેં આવે એથી શબ્દ સ્વરૂપ હૈ નહીં. આત્મા નિશબ્દ હૈ નિશબ્દ હૈ ઓર અવર્ણનીય હૈ અવસ્તવીય હૈ જ્ઞાની પુરુષ પાસે વહાં પ્રગટ હો ગયા હૈ ઓર 14 લોક કા નાશ હૈ. કોઈ સમજને કી જરૂર હૈ વો જ્ઞાની પુરુષ એક ઘંટે મેં મોક્ષ દે દેતા રહા હૈ એસા આપકો કિતને 6 મહિના મેં ચાહિયે કે 1 ઘંટે મેં ચાહિયે 1 મિનિટ મેં હોતા અચ્છા હૈ 1 મિનિટ મેં જોઈએગે નહીં 1 મિનિટ મેં હોતા નહીં. એક જો ચાહિયે તો બોલો. આપને પૂછા કે ક્યા ચાહિયે આપણે પૂછી દાદા આપ દાદા આપણે પૂછ્યું એટલે જવાબ આપ્યો કે હમરે એક ઘંટે મેં સબ દે દેતા તો સબ તો દિયા હૈ સમજ ગયા ને. આત્મા તમને દેખાય છે તમને આત્મા જાણને કે લીએ હૈ તો જાણ આત્મા નહીં જાણ લીએ તો ફિર નકામ હૈ. સબ ત્યાગી હૈ હિન્દુસ્તાન માં સાધુ હૈ નહીં. સાધુ દેખા બોજો કે ભાઈ સાધુ દેખા નહીં. સાધુ જાણને કે લીએ તો આપણે પાસ થોડા સાધુ દેખને કા સાધુ બહુ રહા. તમે સાધુ દેખ્યા છે કહેવાય છે સાધુ તો ઘણા જોયા. કહેવાય છે એવા સાધુ તો ઘણા જોયા. કહેવાતા સાધુ તો ઘણા જોયા. કહેવાતા એમ કહેવાતા જેને જે સાધુ તરીકે પોતાને કહે છે એવા તો ઘણા સાધુ જોયા બાબુજી. હા પણ એ સાધુ ના કહેવાય ને આમ આમ પરીક્ષા કરાવે સાધુ. હવે અમારું માપવાનું અમારું એમને માપવા માટેનું જ્ઞાન પણ લિમિટેડ ને, એટલે અમે એમને શું માપી શકીએ કોણ શું છે? થર્મોમીટર નહીં ને, થર્મોમીટર નહીં ને, એટલે અમે તો થોડો ત્યાગ જોઈએ એટલે પ્રણામ કરીએ, નમીએ, એમની પાસે બેસીએ તો કંઈક આપણને જાણવા મળશે. દેખો સાધુ કેટલું બોલે જતા, સાધુ ને સાધુ માપે, અમે શું માપીએ સંસારી? સાધુ ને સાધુ, સાધુ પેલા પેલો જે માપનારો તે સાધુ નથી. કોણ સાધે? સાધુ ક્યાંથી લાવે? હિન્દુસ્તાન માં સાધુ ક્યાંથી લાવે? આ તો નામ સાધુ છે, બધા કેવા છે? નામ સાધુ, જેમ લક્ષ્મીચંદ નામ હોતા ને, ઉસકો આપને પૂછે કે ભાઈ 5000 ધર્માધાર તાકે મેં સર્વિસ કરતા હું, એસે નામ સાધુ હે, સત્તી સાધુ હે. સાધુ તો સાધુ ને ભગવાન માં બહુ થોડા ફેર હે, જ્યાદા ફેરે નહીં. સાધુ કેટલું બોલા જતા હે કે મુજો સાધે ગયે હે, કભી બાધક નહીં હે. ક્યા મેં બોલ્યા? રમેશ કલ્યાણ કરને મારો સાધક, હર રોજ હરેક મિનિટ સાધક હે, બાધક નહીં. ઓર આજકાલ સાધુ, આ તો સાધુ નહીં ને, ઓ તો બાધક હે, સબ બાધક. બાધક સમજ માં આતા હે? બંધન માં બાધા કરને, બંધન માં બંધન વાળા, એમ બંધન કરવા વાળા, બાધા કરવા વાળા નહીં, એસા નહીં, વિઘ્ન ઉભો કરવા વાળા નહીં. સાધક ઓર બાધક, સંસારિક તો સબ સાધક બાધક, એ જે કઈ કરે એનાથી બંધન ઉભા થાય એ બાધક ને. સંસારી હે ને, ઓ તો સાધક બાધક હે, ઓર જો ત્યાગી હે તો ભી સાધક બાધક હે. સાધુ સાધુ હે, ઓ અકેલા સાધક હે, બાધક નહીં. આપ સમજો ને, કિસકો નામ બોલતા હે સાધુ કો? સાધક સાધક બાધક નહીં. બાધક એટલે ક્યાં? સાધક બાધક, આજકા સાધુ તો 100 રૂપિયા કમાતા હોય એ સાધક કહેવાય, કમાયા એટલા સાધક, ઓર 200 રૂપિયા ખોટ જતી. આખા દિન સાથે સેવા પૂજા બધું કરતા હે, ત્યાગ બ્યાગ કરતા હે, ઓર સામાયિક પ્રતિક્રમણ કરતા હે, પુસ્તકો પઢતા હે, સ્વાધ્યાય કરતા હે, કેટલા 200 રૂપિયા કમાતા હે, ઓર શિષ્ય કે સાથ ક્રોધ કરતા હે, એમ સબ ચલા જતા હે. એક એક દફે ક્રોધ કરે ને તો 300 રૂપિયા ખોટ જાય. તમે તો દાદા સાક્ષાત્કારી પુરુષ છો. અત્યારે આ દેશની અંદર હિન્દુસ્તાનમાં એવા મહાપુરુષો કોઈ છે કે નહીં? કઈ થી લાવે હિન્દુસ્તાનની, હિન્દુસ્તાનની આ દશા ક્યાંથી લાવે મહાપુરુષ? અત્યારે તો બધું મહાપુરુષ ખોલવા જ નહીં. આ ફેર પાંચરો છે કે નહીં એટલું તપાસ કરવું, આ પાંચરો મો છે કે નહીં અંદર? પાંચરો કોને કહેવાય? 50% વાંક 50% લીધો હોય તો આપડે જોડે પાંચરો છે. આ તો 80% વાંકા છે બધા, જો ત્યાગ ના નામ પર 80% વાંકા છે, નામ ત્યાગ નું. તો એના કરતા આ સંસારીઓ બધા કુરા છે, કુરા કુરા. પુરુષ આગ ચડી જાય વહેલું કે પેલું ચડે? કોરું આ ચડી જાય તે આ મોક્ષે જશે. આ લોકો તો મોક્ષ માં જવા નથી, અમને તો ભગવાને ના પાડી છે. 7 કરોડ માણસો નરકે જવાના છે આ 5મા કાળામાં. શાસ્ત્ર ના દ્વારા અત્યાર સુધી 9 દવડા કેતા હતા, તે તો લોકો મેં સાંભળેલું, પણ 9 દવડા મેં ગણી જોયું તો અબજ માં એક ઓછો થાય છે. ના અબજ માં નહીં, કરોડ માં, કરોડ અબજ માં એક ઓછો થાય. પણ આજે 7 કરોડ માંથી લાવ્યો. એવું છે ને કે આ બધું નો સાધુ, સાધુ આવા હોય? સાધુ તો કેવો સુગંધી વાળો હોય, આપ એની વાણી કેવી સુંદર હોય, એટલે આવું ક્રોધમાં નાયેલો હોય નહી. અને હોય તો બહુ જૂજ હોય, કેવું હોય? પોતાને નુકસાન કરતા હોય, બીજાને નુકસાન ના કરે એવા હોય, કેવા હોય? ક્રોધ માન માં એલો કયો હોય, બીજાને નુકસાન ન કરે, બીજાને જરાય નુકસાન ના કરે, એકલાને નુકસાન કરે, એટલે સુધી ભગવાન ચડાવી લીધા છે. ક્યાં સુધીના સાધકો ને સાધક કયા ભગવાન? ક્રોધ માન માં એલો છે પણ બીજાને નુકસાન કરતા નથી, અને પોતાને બળ્યા કરે છે. એ તમે સમજાય ખરું? બરોબર સમજાય. તમને સમજાયું? બીજાને નુકસાન ના કરે છે ક્રોધમાન માં આવેલો ખરા, પણ બીજાને નુકસાન છે જે અસર ના કરે એ વાત. અને આ તો બધા આજના તો સાધુઓને ફૂંફાડો મારે છે તો પેલો બિચારો મરી જાય બિચારો. તો આ શિષ્ય થઈ જશે, તેલ કાઢી નાખશે, મધા તોડી નાખશે. સાચા સાધુઓ ને સાધુ તો કોણ નામ કહેવાય? આ તો બાધક સાધક બાધક એ સાધુ જાણતા નથી. આપડા સાધુ જાણતા નથી, સાધક બાધક એ ભાન નથી અમને. શું થયું? આખી માવી ની પાટી બધી ને બધી બધી આપડે ઉડાડીએ એટલે બધા અમારા હતા એ લોકો. ભગવાન ની પાટી આખી ઉડાડીએ સાધક કહેતા હૈ વો સાધક કદી બાધક નહીં હોતા હૈ ઓર કભી હો જાવે હાઈ પર્સન તો ઉસકા પ્રતિબંધ કર લેતા હૈ ઉસકા પશ્ચાતાપ કરકે સફાઈ કર દેતા હૈ પર વો તો વો ઇધર કા સાધુ તો પ્રતિક્રમ નહીં સમજતા નહીં. જો પ્રતિક્રમણ કરના ગયા હૈ વો પ્રતિક્રમણ સમજતા નહીં, નહીં કરને કા વો કરતા હૈ. વો મહાવીર કી ભાષા મેં લિખા હૈ પ્રતિક્રમણ. ક્યા લિખા હૈ? પ્રતિક્રમણ. જૈન સંન્યાસી. કોણ સી ભાષામાં? મહાવીર અર્ધમાર્ગી ભાષામાં. તો એ પ્રતિક્રમણ બોલ બોલ કરતા હૈ. પ્રતિક્રમણ કા અર્થ ક્યા હૈ? મેં લગભગ બોલતા હું ગુજરાતી બોલો ક્યુ કે વો પ્રતિક્રમણ કાય કે લીએ કરને કા તે સમજતા નહીં. પ્રતિક્રમણ અમારે યહાં ગુજરાતી માં કરતા હૈ. તારે કેટલા પ્રતિક્રમણ કરવા પડે છે? 200-300 થઈ જાય. રોજ 200-300 પ્રતિક્રમણ કરતા હૈ. ઓર એ સાધુઓ એક દો પ્રતિક્રમણ કરતા હૈ, પ્રતિક્રમણ સમજતા નહીં. પ્રતિક્રમણ ક્યા હૈ? વો તુમને અતિક્રમણ કિયા ઉસકા સફા કર દો. ઓર શૂટ ઓન સાઇટ. ક્યું શૂટ ઓન સાઇટ? હા, જબ દોષ હુઆ તભી વહી ટાઈમ સાફ કર દો. બહાર ગયે તો સાધુ જાણતા નહીં, ખબર નહીં એ સાધુ બોલા જતા એમ લૌકિક હૈ, લૌકિક સાધુ ખબર એની ભાણે નહીં. ખબર તો તે ને કેટલી જિમ્મેદારી ઓર કસાય છે પ્રવૃણા કરતા હૈ. ક્યા કરતા હૈ? કસાય સહિત પ્રવૃપણા કરતા હૈ. શાસ્ત્ર ઉપદેશ દેતા હૈ ક્રોધ માન માયા લોગ તો મેં બોલતા હું કે નરકે જાને કી તૈયારી કર દો. સાધુ એસા નહીં બોલતા હૈ. સાધુ કે સાધુ ભગવાન માં થોડા કા શેર હૈ. ભગવાન હે સાધુ. તમે બધા સાધુ બાધુ જેલા એવું કોઈ ગામ નથી તો આગળ સાધુ ભેગા થાય. આપડા જોયેલા હશે કે નહીં? શું કે છે? તમે જોયેલા હશે ને? ના, મેં જોયા જ નથી. મેં તો આ જોયા બધા સાધુ. તમે ભેગા થયા ખરા? સાધુ નથી. ઉદય તો પૂર્વે ભાવ કર્યો હોય ને તે બધા જાતના આવે. એવી કઈ સાચી કે આપણને પૂરો ભાવ કર્યો છે કે નહીં કર્યો હોય, તારો કે વિચાર ના આવે ને, વિચાર ના આવે. ના કોઈને વિચાર આવે, દીકરા લેવાના કોઈ નથી આવતો. તમને આવે છે ને? મને આવ્યો છે ને, એટલે પણ પૂરો પૂરો ભાવ કરેલા છે. જેને જેવા ભાવ કર્યા હોય ને તેવો. એમાં ફાયદો કે નુકસાન? ફાયદો નુકસાન ખોલવાનું કઈ રહ્યું? જો આ તદ્દન ખોટ જ છે તો આ તો ખોલવાનું ક્યાં રહ્યું? નફો પડો તો ભાઈ. વિચારવાની શક્તિ તો આપણામાં છે ને અત્યારે. અત્યારે આત્મામાં આખું બંધારણની શક્તિ છે. લપસણો કાળ છે, લપસતો હોય એમાં નફો હોય કે ખોટ હોય? લપસતો હોય એમાં નફો હોય ખોટ હોય? એમાં બે પાસા છે ને, એમાં બે પાસા છે ને. લપસી ગયો તો ગયો, એમાં બે પાસા છે. લપસી ગયો તો ગયો એમ. બધા ગયેલા કીધે ને, આમાં કઈ રહેલા છે? ક્યાં નથી રહેલા? હે વાંકા ને જડ લોકો છે. કેવા છે આ જગત ના અત્યારે લોક? કેવું થઈ ગયું છે? વાંકુ અને જડ. શું કાર છે આમાં? સાધુ થઈને ક્રોધ માન માં આવેલો થાય નઈ. તમે શું કહો? તમારું થાય છે તો પછી શું કામ નું? સાધુ કેમ કેવાય? આપડા હા આટલું સમજવાની જરૂર છે. એટલું સમજી ગયા બધું આવે. સાધક કહો જોઈએ, સાધક ના કહો. અને કેટલો ક્રોધ માન માં આવેલો હોય તો હજી ચલાવી લેવાનું ભગવાને કહ્યું છે કે બીજા કોઈને દુઃખદાયી ન થઈ પડતો. શું કહ્યું? એક જીવ ને પાડોશી ને કોઈ ને સેજે દુઃખદાયી ના થઈ પડે એટલા ક્રોધ માન માં આવેલો ચલાવી લેવાનું. આ તમને વ્યાજબી લાગે? બરોબર છે. એવું એવું કોઈ જગ્યાએ સાધુ આચાર્ય હોય તો આગળ લેજો દીક્ષા. શું કહ્યું? એટલે તપાસ કરી લેજો. બરોબર ને? આપડે જમવા જાય છે વિશે હારી ફરી કરીએ નઈ. પેલું બોર્ડ સારું દેખાવું જોઈએ, પછી પગથિયો સારો હોય, ગંદવાળો ના હોય. પછી ભાઈ જો ચારી તર જો ભાઈ ને માટે વિચાર કરજો. એ તો ઉદય આવ્યો છે, થઈ તો જવાનું છે ને. આ ચક્ર અને કુંડલી ની ને એ બધું શું છે? ચક્રો અને કુંડલી ની એ બધું શું છે? એ બધા આમાં તો બહુ ટેન્શન છે, બધા ઘણા ટેન્શન છે. આપણે અમદાવાદ સ્ટેશન જવું હોય તો કુંડલી ની છે તે આ વાપી આવે છે ને એ કુંડલી ની છે. પીવા જેટલો આનંદ રહ્યા કરે વાપી. આ બધું ધ્યાન સાળા છે. ભગવાન આવું નથી કહ્યું. આ તો લોકો એ પોતા અહંકારીઓ એ પોતાની નવી નવી બનાવટ મૂકી છે. શું કહ્યું છે? પોતાની બનાવટ મૂકી છે અહંકારીઓ એ. હું ગુજરાતી બોલું પણ સમજાયું? આત્મા દેખાડે તો સાચી વાત. આ બધી વાત શેમાંથી આવેલી છે? વેદાંત માંથી આવેલી છે. શેમાંથી આવેલી છે? વેદાંત માંથી. આપડે વેદાંત માં છે તે આત્મા છે નહી? પણ એટલે વેદાંત પછી નું આ સંશોધન ખરું કે વેદો? વેદ પછી નું આ સંશોધન ને? વેદ માં આ વાત જ નથી. વેદ શું કે છે? ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ. હવે ભગવાન કૃષ્ણે જે યોગ માર્ગ ગીતામાં કહ્યો એ શું છે? ભગવાન કૃષ્ણે ગીતામાં યોગ માર્ગ કયો એ શું છે? આપણે ગીતામાં પછી શિવે કહ્યું તંત્ર સાધના ની વાત શિવે કરી. ગીતામાં કહ્યું છે ને? એ તો એક દોહન છે ગીતામાં કહેલું. એ એવું કહેવા માંગે છે કે કૃષ્ણ ભગવાન જે છે તે તમારો આત્મા છે. શું કહે છે? કૃષ્ણ ભગવાન જે મેં લખ્યા ને જો ધીરે ધીરે કૃષ્ણ ભગવાન, તો તમારા આત્મા કી બાત છે? આપ સમજતા હતા ને, બહુ સમજને કઈ કરું. ગીતા જ્ઞાની પુરુષ કી પાસ સમજદાને કી જરૂર કરી ને. ઓર ગીતા ભી વાસુદેવ કી લિખેલી હે. ક્યા હે? હા, પૂર્ણ સાયન્સ નહીં હે. આપ સમજે ને, પૂર્ણ સાયન્સ માં તો સબ કોઈ કઈ જાણને કી જરૂરત હી નહીં. વો જો હમ બોલ્યા નહીં, વો કોઈ કોઈ પુસ્તક માં લિખેલી નહીં બાત હે મેરી. મેં જો બોલતા હું આપ સમજે ને, વો સાયન્સ હે બિલકુલ. હમ દેખ કે બોલતા હે, હમ પુસ્તક કી પઢેલી બાત બોલતા નહીં. ઓર જો કુંડલી નહીં હે એવું બધું હે ને, તો ઉસકો બાત નિકાલ દેને કી જરૂર નહીં. વો બધી ડિસ્પેન્સરીઓની જરૂર હે. આ બધા દવાખાના છે. કેવા છે? દવાખાના. જેને જ્યાં ઠીક લાગે ત્યાં દવા લે. કઈ દર્દ થયેલું હોય તો કુંડલી ની કઈ રે, કુંડલી જાય દર્દ મસી પડી જાય ને. મોક્ષ નથી આ. આ તો બધા પોત પોતાની રૂપ બધી એ મૂકેલી હોય બધી. તેથી મારે આ બધો ખુલ્લું સાયન્સ કરવું પડે છે. શું કરવું પડે છે? ભગવાન દેશપાંડે, ભગવાન ભગવાન ચેતા નથી. ભગવાન નો રસ્તો ચેતો નથી. આ તો બધા અહંકારીઓ એ બધા રસ્તા ઊંધા મારી નાખ્યા. કુંડલી ની જાગ્રત કરે, બીજું કરે, ત્રીજું કરે, શક્તિ ના પ્રપાત કરે છે. શું કરે છે? એ બધા યોગો સ્થૂળ યોગો છે. શું છે? સ્થૂળ યોગ. સ્થૂળ યોગ નહી, લોકોને જેને જરૂર હોય તે કરે. બાકી જેને ભગવાન પાસે જવું હોય તેને તો સ્થૂળ માંથી સૂક્ષ્મ માં જવું પડશે. સૂક્ષ્મ માંથી સૂક્ષ્મ તર માં જવું પડશે. ઓર સૂક્ષ્મ તર માંથી સૂક્ષ્મ તમ માં જવું પડશે તો કામ ચાલશે. હવે સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એની થોડી સમજ આપો. આપે કહ્યું ને કે સૂક્ષ્મ માં જવું, પછી સૂક્ષ્મતર માં જવું અને સૂક્ષ્મતમ માં જવું. બહુ વાર લાગે આ બધું. એની થોડીક સમજ આપો, ટૂંકમાં સમજ આપો. એક જે રીતે સમજાવાય બચ્ચાને એ રીતે સમજાવો. હા, મેં તમને જે વાત બતાવી એ સૂક્ષ્મતમ ની વાત બતાવી. જે સૂક્ષ્મતમ, જે વાત શાસ્ત્ર માં હોય નહીં, પુસ્તક માં ના હોય. ચાર વેદ ઇટસેલ્ફ બોલે ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. કારણ કે એમાં આવે નહીં, પુસ્તક માં આવે એવી વાત નથી. આ બાબત પુસ્તક માં ભલે ના આવે પણ તમારી વાણીમાં તો આવે. સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ, હા, એ ભાવ કેવી રીતે પકડવો? હા, તમારે પકડીને શું કામ? તમને મેં કહ્યું છે ભગવાનની રાતે. હા, ઊંડા ના આવું જાઓ, પાછું બીજી કઈ કઈ ગમ જતા રહેશો. હા, એમને દેખાડી દઈશું જો. અને આ સાયન્સ અમે તમને બધું બહુ લાંબુ સાયન્સ છે, આનું પાર જ નહીં. અને આ વિરોધાભાસ છે. આપણે સમજમાં આવ્યું ને બધી વાત? જેટલી આવી તમને સમજમાં આવી ને એક એક શબ્દ સાહેબ સાહેબ એટલે વધારે વધારે આ બધા ભાઈ વધારે સમજી જાય. કારણ કે બધું મગજ છે તે બહુ ક્લિયર થયેલું. શું થયેલું? અને બ્રેન હોય તો કામ ચાલે ને. તમને સારી ગયો વાત? એક એક શબ્દ સમજી ગયો ને. તમારે મા બાપ કેવા હતા? ગોરી હતા? એવું તો જોઈન નહીં કરતા. આ પેઠા પછી નીકળ્યા છે નહી? જે સંગારામ પેઠા ક્રોધી ન હોય ને પછી ક્રોધી થઈ પડે છે તેનું શું કારણ? ક્રોધી પડે તેનું શું? ના, એવું ના, ના હોય પછી થાય નહી. ના હોય પછી થાય નહીં. એનું થર્મોમીટર ક્યાં છે? ના, એનું થર્મોમીટર હોય છે. ના હોય ત્યારે પાછું પછી થાય નહીં. આપડે આજુબાજુ પૂછ્યું નાનપણ માં કેવો હતો, હા સાહેબ દીક્ષાની તાર કેવો હતો, ખબર પડે. જે માલ છે ને તે જાય નહી એકદમ. અતિતો બદલાય એવી વસ્તુ નથી. સમજાય પડી ને? આ તો અનંત અવતાર થી એનો એક માલ છે. અનંત અવતાર થી પુનર્જન્મ કે બારે મેં સુનના ચાહતા હું. આપકે વિચાર ક્યા હૈ? પુનર્જન્મ ના બારે માં વાત કરો, સમજવા માંગે છે. હા, ફોરેન ના સાયન્ટિસ્ટ એક આયા હતા ઔરંગાબાદ માં. તે ઔરંગાબાદ ત્યાં એરોડ્રોમ પર બધા હાર બધા ખૂબ નાખેલા લોકો એટલે કોક ને પૂછ્યું છે કોણ છે ત્યાં કે દાદા ભગવાન છે એટલે આવ્યો સાયન્ટિસ્ટ મારી પાસે કોઈ નેકેડ સત્ય દુનિયાની પાસે નહીં ચાલે નેકેડ સત્ય સમજો ને અહીં તો કપડાં પહેરાયેલું જો છે સત્ય કેવું જો છે ફિનિશ હા ફિનિશિંગ કરેલું હા એ તો મારી નાખશે એટલે મુસલમાનો કહે છે મુસલમાનો ફરી વારે કે આપણું બધું કુરાન બધું બગાડ્યું અને આ ખોટા ફલાણા ખોટા સાહેબ ને મારે ને આપણા પેગંબર સાહેબ ખોટા કે છે જો બાકી ખુદ ને જાણે ખુદા શું કહ્યું તે ભણેલા મુસલમાન હોય તમારે જે તે મને પૂછે કે તો હું કહી દઉં કે અમે ખુદા જ છીએ તો અને પણ ઘોડાગાડી વાળા તમે ના કહીએ તમારે માર ખાવાનો વિચાર થાય છે માર ખાવાનો વિચાર થાય છે બહાર ખાવા પડશે મોક્ષ ક્યાં છે મોક્ષ ક્યાં છે હા હા એ તો આ તપાસ કરીએ તા કરું ક્યાં વિચાર મોક્ષ ક્યાં છે કારણ કે એમને જેવું જ્ઞાન મળ્યું એવું મળે ને મોક્ષ સમજતા જ નથી ને આજે એટલે જ તો સમજવા માટે આવ્યો છું એટલે જ તો સમજવા માટે આવ્યો છું કે બહુ સમજીને જરૂરી નહીં થોડું સમજવું નામ શું તમારું જેઠાલાલ તમે જેઠાલાલ જેઠાલાલ માં અક્કલ વગર ના કહ્યું કે તરત અસર થઈ જાય શું અસર થાય કે ના થાય હવે આપણે સમજવાનું હોય તો કેવી રીતે સમજવાનું એને નહી તો મહાવીર નો સાચો સંત કેવા હોય લક્ષ્મી અડે નહીં વિષય અડે નહીં પછી કીર્તિ ના કીર્તિ ના કીર્તિની ભીખ ના હોય માનની ભીખ ના હોય દેવા બાંધવાની ભીખ ના હોય બરાબર કેટલી પ્રકારની ભીખો ત્યાં ભગવાનનો ઘણા રતંત કહેવાય તમે સમજે પડે છે બરાબર કીર્તિની ભીખ હોવી જોઈએ ના હોવી જોઈએ દેરા બાંધવાની ભીખ ભગવાને કહ્યું તું ડેરા બાંધનાર તો એના એના કર્મ ઉદય થશે એટલે બાંધાશે તું શું કહું ભીખ માગે છે બરોબર તો ખબર પડે છે ને તો અત્યારે તો બધા ભીખ ભીખ ને ભીખ માં પડ્યા છે ચોચ ને પોચમ ની વડીઓ ના હોય મુસલમાન તો લડાઈ નથી હોતી અને જૈન ધર્મ કોણ કે છે મુસલમાનો ભગવે છે આ ધર્મ ને તો કેવી કેવી નારાયક પ્રજા છે કે ચોચ પોચમ માટે આટલી બધી વડવા આવે ભગવ ના ભગવાન ભગવે તમને કેવું લાગે બરોબર છે તો પછી ભગવાન સારું લાગતું છે ભાઈ ભગવાન મીઠું લાગતું છે એવું લાગતું છે છોકરા કેવા પાક્યા ભગવાન શું કરે પેટ પાક્યું છે ભગવાન પોતાનું પેટ પાકે છે ભગવાન શું કરે ક્યાં ઠીંગડી મારે તમને સમજ પડે છે ગમત બધી વાત મારી બરોબર છે આટલું બધું સમજીને દીક્ષા લેજો અહીંયા આવજો થોડા દાડા સમજો દીક્ષા શું કહેવાય જેને દીક્ષા કોનું નામ કહેવાય કે જેને લક્ષ્મી નો વિચાર નહીં ભીખ નહીં આમ અનુબત ના ના કરે શું કહ્યું અને આમ પૈસા આપજો તમે ખબર પડે ને આમ આપજો ધર્માદા લખાવો ફળ લખાવો સમજાય તમે અનુબોધ ના હાથ ગાલે નહી કરવું કરાવવું અનુબોધ ના ના હોય વિષય ની ભીખ એ તો નથી જાણે કે આપડા આચાર્ય નથી અનુબોધ ના નથી પણ પૈસા ની તો અનુબોધ ના બધી હશે તમે જાણો છો બધું હા કે નહીં જાણતા જાણે છે વિષય ની તો નથી એવું ના કહીએ છીએ અને કોઈક માણસ હોય એને કઈ ગણતરી ગણાય તો લક્ષ્મી ની કીર્તિ ની ભીખ બધા ને છે એક એક જે મોટા ગણાય છે ને એ બધાને શેની ભીખ છે નામ કીર્તિ નામ હોત તો સારું, અહીંયા દાટી ઘર ને ઠેકાણે રહેત, આ તો પાછું બાળવો પડશે. શું કરું, નામને તો દાટી ગાલી ઠેકાણે આવે કબર કરીએ એટલે, આ તો બાળવો પડશે. આ તો કીર્તિ ની ભીખ છે. કેવી છે? નામ ની ભીખ નથી, પ્રતિષ્ઠાની ભીખ છે, ડેરા બાંધવાની ભીખો. તમને સમજ પડે મારી વાત? બરોબર છે, સમજાવો. હે, સમજાવો બરોબર છે. ભગવાન વિરોધી કહેવાય કે ના બોલાય? આવું બોલે તો બધા મારી ભગવાન વિરોધી કહેવાય ને? એ તો જ્ઞાની જાણે. ના, તમને કેવું લાગે? મારી ક્યાં બુદ્ધિ છે એટલી? પણ તમે કહો છો બરોબર કહો છો એટલે પછી આ તો વિરોધી. એ તો જ્ઞાની કહે બરોબર. હા, પણ જ્ઞાની તમે છે, જ્ઞાની છે. હું તો આટલા બધા અમસ્તા આવેલા છે, એ તો બધા આવે, આવા ટોળા બધા બહુ જોયે એટલા ભેગો થાય. એમ કેમ કોઈ ના ઘરે ભેગા નથી થતા? એમ કેમ કોઈ ના ઘરે ભેગા નથી થતા? બરાબર. હે, આપડા સાધુઓ ની પાસે પચા પચા હો હો ફર્યા કરે. પેલા સાધુ ની એક જણ તો 108 ઘંટ વરગાડ્યા, એક આચાર્ય મહારાજ 108 ઘંટે, 108 તો શિષ્યો છે. ઘેર બે છોકરા હતા અને એક બાયડી હતી, 3 ઘંટ છોડી રહી આગળ 108 ઘંટ વરગાડ્યા હતા. અને પછી ઘંટ વાય ત્યાં સારું આ બધા તોફાન માર્યા છે, પાટી પર ખાલી કરી દો જલ્દી, ને તો પાર આવી જશે. શું કહ્યું? ના ચાલે. કેટલા વેળા ચાલે આવું? બ્લેક માર્કેટ, ધર્મ માં બ્લેક માર્કેટ કરો છો? શું કહ્યું? વેપારમાં બ્લેક માર્કેટ ઠીક છે, ધર્મ માં બ્લેક માર્કેટ કરે? પણ એમનો દોષ નથી પાછો. હા, એમને સમજણ પડતી. પાણી ના આગળ જવાનો રસ્તો ના આવે, શું થાય? પાણી ને જવાનો આગળ રસ્તો ના મળે, શું થાય? બોલો ને ઝટપટ. બાઈ પહેણ્યા છે કે નથી પહેણ્યા? હા, પણ શિક્ષા કહે પાયા હતા તો કુમાર હોય તો શિક્ષા લે ને. કુમાર હશો ને? આ પાણી આગળ જવા રસ્તો ના મળે, શું થાય? આગળ પાણી રસ્તો જવાનો ના હોય તો પાણી શું થાય? પાણી આવવાનો આવક હોય કે ના હોય? જવાનો રસ્તો નથી, બધું ગંધાઈ ઉઠ્યું છે. અને સ્વાત વાત એમની ઉડવેટ થયેલી વતી છે. માવી ને ત્યાં આવો, આ કદરૂપો માલ કોઈ પાકેલો જ નહીં માલ આવો. આપણને એમાંથી શું લેવાનું? આપણને એમાંથી લેવાનું શું? આ ચોથ ને પાંચમ માંથી એવું ખોટા છે? ચોથે નથી ખોટા. હવે આપણને લેવું શું ત્યારે? ચોથે નથી લેવી, પાંચમે નથી. આત્મા ખોળવાનો, ચોથ ને પાંચમ ને ચડાવી તોપ ને બહાર, એ તો ચંદ્ર ની પહોંચે છે, તેમાં આપણે શું લેવાય? બરોબર છે, આપણે લેવા લેવા કઈ નહીં. આ તો બધા જ્યોતિષીઓ નું કામ, અહીં સાધુઓ નો, આ તો સાધુઓ ને જ્યોતિષીઓ થઈ ગયા છે. એ તો કરે એ જાણે, આપણે શું એમને એ કરતા હોય એને જાણે, આપણે હોય એની સાથે. તમારા પાસે સાધુ થવા નતો? આ પછી ભીખ લઈને પાછા સાધુ થવા બેઠા? જરા ભીખ ભીખ છોડી દેજો, હું તમને સમજણ પાડીશ કે આટલી ભીખો છોડી દો. કીર્તિ ની ભીખ, મન ની ભીખ, જો એકતા માટે તો આવેલા ને હલા લેવા માટે. હા, ત્યાં સલાહ લઈને જજો બરોબર, અને પાંચરા ચાલજો, નહીં તો આ હિન્દુ સર માવી ની પાટ વગોઈ બધા. આ મહાસતીઓ એ વેગોઈ અને આ મહાસતાઓ એ વેગોઈ. આ તો રીત કહેવાય. આ જૈનો મોડા પર દિવેલ પીન ફરતા હોય ને એવા દેખાય. આવા જૈનો શું કરે બિચારા? સાધુ આવા થઈ ગયા, શું કરે? શેના કારણે થયા? સાધુઓમાં દમ નહીં એટલે. કોઈ સાધુ દમ જોયો તમે? કોઈ સાધુ મન ભાઈ પાસે થયેલો હોય? ભીખ ના હોય તો જ પડે ને, અત્યારે ભીખ ના હોય એવો સાધુ થયેલો આવશે? ન મળે પૂજો વાળી નાખો હાર એના કરતા તો ચાલે. તો આગળ માવી ની સાધુ માવી ની સભામાં આવો, ચાલે માલ કચરો? તમને લાગે છે ના મળે ભીખ વગર નો માલ? તમને લાગે છે ને દીકરો કદાચ માલ ના મળે એવું? હા, તો પછી એને કચરાનું શું કરવાનું? રબીશ મટીરિયલ. આ બધા બેઠા છે ભગવાન ને પગે લાગો, બરોબર છે? આ બેઠા છે બધા ભગવાન છે ને, ભગવાન પદ આવ્યું તો આમ કઈ રાખી ભગવાન પદ આવ્યું, બરોબર છે? તમને લાગે છે કઈ ના રહી છે તમે? મને એક જણ માત્ર કે મારા દાદા છે તે હવે આ મને નથી ગમતું, પણ હવે ક્યાં જતો રહ્યું કે ખાવા કોણ આપે? કે આપે નહીં કે શું દાદા? સંગોળો છોડી દો, આપે નહીં ખાવાનું ના આપે કે સંગાળો છોડાય નહીં પછી નહીં છોડી શકાય? છોડી શકાય ક્યાં જવા પાછ મુસલમાન માં? એ તો એનો આત્મા જાણે ને, જ્યાં એને જવું હોય એનો આત્મા જાણે. ખાવાનું ભૂલ્યા લે ને, ખાવાની જરૂર શું છે? આત્માને ક્યાં ખાવાનું જોઈએ છે? એવું કઠણ જોઈએ, એવું કઠણ જોઈએ આત્માનું ખાવાનું જોઈએ છે? જરા પૂછીને બધું કરજો અહીંયા આગળ. આવું બધું મારે એ જ સમજવાનું છે. શું સમજવું? કે આત્માને ખાવાનું જોઈએ છે. તો તમે ખાતા નથી ને? શરીર ખાય છે, મોઢું ખાય છે. કોને શીખવાડ્યું? કોણ ગુરુ મળે તો આવડો ફોળ? એટલે ફોળ ગુરુ ની વાત નથી, આ તો અજ્ઞાન છું. એ તો ખાતું છે કે શરીર ખાય છે? આ શરીર તો ઊંઘી જાય સર, બોલતો નહીં રાતે કઈ શરીર બોલે તો કોણ ખાય છે? મારી પાસે મને પૂછે કોણ ખાય? હવે સમજવાનું એ જ છે ને મારે તો. મારે એ જ સમજવાનું છે. બે મહિના ચાર મહિના ન ખાવું હોય તો ન ખાઈ, પછી આખર ખાવું પડે છે. ખાવું પડે તો પાછા કે શરીર ખાય છે. ખાવું પડે એટલે તમારે ખાવું પડે, ખરું ને? ખાવું ને જરા સમજી કરવો પડે પડે ને. એટલે તમારે એટલે કોણ ખુલાસો આવે આપણા તરફથી, તમારા તરફથી ખુલાસો મળે તો સમજણ પડે એક વાત ની. એવું છે ને, તમે જેઠા ભાઈ છો તો તમે ખાવ છો, તમે જેઠા ભાઈ છો ને? હા, બધા કહે છે એમ મને. ના પણ તમે ખરેખર, તમને જેઠા મને ગાળ બોળે મારાથી ઓળખે, મારા એ નામથી મને ઓળખે છે. જેઠા મને ગાળ બોળે તમને અસર નહીં થતી ને? મારે કઈ નહીં થાય. હા, કઈ નહીં થાય. નફડ થઈ ગયેલા લાગે વ્યવહાર નફડ છે. જ્ઞાન વગર સી રીતના થાય છે? તમે શું છો તારે? એ શું છે નક્કી થયા છીએ એમને બોલીએ નફડ કહેવાય ને. પણ નફડ નો અર્થ શું? નફડ એટલે ખાતા નથી આ લોકો, પણ તમે તો ખાવ છો. હવે એ સમજણ પડતી નથી કે એ શું ખાય છે ને હું શું ખાઉં છું. એમને આ લક્ષ્મીચંદ તમારી જોડે છે? ના, હું તો તમારી પાસે આવેલો છું. ના પણ એમ તો એમને પૂછો થોડી વાર. એમ નહી, બીજાના ઉપર નહીં કરો, તમારા મોઢાથી મને સમજણ પાડો. એમને પૂછો તો ખરા તમે ખાવ છો? એ પૂછો, હું તમને મારા આજ્ઞા તો માનો. આ તમે પાંચરા રહેતા નહીં પછી આ તમે સીરી દાડો વર્ષે ગુરુ ગુરુ મળશે તેલ કાઢી નાખશે. હા, મારી આજ્ઞા માનો કે એમને પૂછો ભાઈ તમે ખાવ છો નહીં ખાતા? એ વાત બરોબર નથી લાગતી. એ વાત બરોબર નથી લાગતી. એ બરોબર છે, તો તમને સમજણ પડવી છે ને, બરોબર લાગે. તમે ખાવ છો ભાઈ? પૂછો જુઓ. તમે નામનું કીધું અને ગાળનું કીધું એ વાત મને સમજાવો, એમને છોડી દો. નામનું અને ગાળનું, નામનું અને ગાળનું, ગાળ એ બે વાત સમજાવો.